અનુભવ માં આવ્યું તો પૂછાય. હલો હલો એટલે એકલું આકાશ, એકલું આકાશ ક્યાંથી અલોક કર્યો? બીજા આકાશ સિવાય બીજા પાંચ તત્વો નથી, આકાશ સિવાય બાકીના પાંચ તત્વો નથી ત્યાં. એટલે હું તને હેલ્પ નહી કરો? ના, હેલ્પ ના કરે. કેટલી પહોંચે આજ્ઞા ભાઈ? આવું જાણે દે હતા લોક ગાંડા છે. શું હાલ? આવો પાંચ મિનિટે જતા આવતા ને દર્શન કરી જાઓ તો બહુ થઈ ગયું. પણ પાણી ઠંડાવું જોઈએ. નિરંતર સમાધિ રાખનારો જ્ઞાન સંસારની બધી હરકત નીકળી જાય, હરકત નીકળી જાય ને સમાધિ રાખે. માટે એનો પૂરો લાભ ઉઠાવો હોય તો આ રસ્તો છે. તમે કહી દઈ દે તો કોઈ પણ વસ્તુ યાદ રાખો એ ભૂલી જવાય. મૂર્ખ બનાવો ત્યાં યાદ રાખવાની ચીજ હંમેશા ભૂલી જવાય. દેખાવું જોઈએ, દેખાવું દેખાયું ભૂલાય નઈ. ફરી પાછી એને જગત તો વિસ્મરતા જ કરવાનો. અમને વિસ્મરતા જ રહે બધું જગત. યાદગીરી અમને ના યાદગીરી રાખજે રાખજે. પણ આખું જગત જેમ છે તે દેખાય પછી વિસ્મૃત થતું જાય ને? આખું જેમ છે તેમ દેખાય પછી વિસ્મૃત થતું જાય ને? પછી થતું જાય વિસ્મૃત. એનો ફોડ બધો દેખાઈ જાય પછી વિસ્મૃત થાય તો જ જગત દેખાય. તો જ જગત દેખાય. એટલે કઈ લાલતા છે, કઈ મમતા છે, ત્યાં વિસ્મૃત કેમ થાય? વિસ્મૃત થાય તો જગત દેખાય. અંતે એકદમ ઉગાર થતો નથી, જેમ જેમ વિસ્મૃત થતો તેમ દેખાતો જ જાય. એટલે વિસ્મૃત થવા કોણ દેતું નથી? જગત વિસ્મૃત થવા કોણ દેતું નથી? જગત વિસ્મૃત થવા દેતું કોણ નથી? હજુ આ ભૌતિક ભાંતગડો બધી એની ઈચ્છાઓ પૂરી થતી ને સંસારમાં જાગૃતિ થતી. સંસારમાં ત્યાં ઊંઘતો હોય તેને આ જગત દેખાય. વિસ્મૃત થાય સંસારમાં જાગતા પણ વિસ્મૃત કેમ થાય? આ જ્ઞાન પછી પણ સંસારમાં જાગતો કહેવાય? આ જ્ઞાન પછી પણ સંસારમાં જાગતો કહેવાય? જાગતો જ છે ને. જાગૃત છે સંસારમાં જાગૃત વિસ્મૃત કેમ કરી શકે? વ્યવહાર છે ત્યાં સુધી તો સંસાર વ્યવહારમાં વ્યવહાર સંસાર વ્યવહાર ચાલુ રાખો એટલે કે આ જે ફાયદો છે એ બધી રહે અને વિસ્મૃત થાય એવું બને ખરું. હા સંસાર વ્યવહાર સારો ચાલે સ્મૃતિ ના તો પેલું ગજવામાં 1200 હોય છતાં એની વિસ્મૃતિ પૂર્વક રહી શકાય ખરું એટલે એમાં ભૂલ થાય છે પેલી 1200 ની સ્મૃતિ રહે છે. જાગૃતિ ઉડી જતા જ જાણતા તે ટાઈલ પર છે એટલે સંસારમાં જાગૃત છે ને બેક માં ખાતું નહીં લાગ્યું મારી માટે તો ઇન્દુભાઈ બધું યાદ રાખે છે બધું મન તો ખબર હોતી નથી બેંક માં કેટલું છે ને શું છે ઇન્દુભાઈ બધું યાદ રાખે સહીઓ કરવી પડે ને છેલ્લે એ તો હું છે નોકર આપે એવું નોકર યાદ રાખે પણ સહીઓ કરવી પડે ના પોતાના લખમાં જ હોય બધું એ બરોબર જાગૃતિ જ હોય સબ પણ જગત થતું હમણાં કહ્યું ને પેલું એટલે ગજવામાં 1200 હોય છતાં વિસ્મૃત રહી શકે જ્ઞાન લીધા પછી જાગૃતિ ઉત્પન્ન થાય છે એ જાગૃતિ માં બરાબર રે તો જગત વિસ્મૃત થાય બરાબર જાગૃતિ માં લક્ષ રે બરાબર આત્મા તરફ તો જગત વિસ્મૃત થાય તો જાગૃતિ પહેણા રહે તો અહીં શી છે એક જગ્યાએ રે મોક્ષ ની વાત હું જોઈ લે પણ આ પહેલી હાથમાં આવેલા સત્ય કેમ કેવી થાય જગત નું સમજ થાય ત્યારે એક વાર દેખાતું થાય જેમ છે તેમ દેખાતું ના દેખાતું થાય દેખાતું થાય છે કોઈ પૂછકતા કઈ આગળ તમારું મકાન આવ્યું કરતા દેખાય ગયું આ કોઈ માં માની ને આ એમાં આગળ દેખાય ઘર હું દેખાય મારું કોઈ દેખાય યાદ રાખવું યાદ રાખવું એટલે આ તો વ્યવહારિક બાબત થઈ બધી બધી બાબત એવી તરી સંખ્યા સંખ્યા લોટ બધું એ બધું બધું દેખાય બધું દેખાય તેથી એમ કહે છે ને દિવાલ દીધી પતળ જોઈને કહીએ હા જગત દાદા રહે છે ખરી તારી. હા પણ જાગૃતિ જોઈએ એટલી નથી દાદા, જાગૃતિ જોઈએ એટલી નથી. ભાવ છે ને સિમ્પલ કેન્ટ લઈ જાય, ના આવે સિમ્પલ કેન્ટ લઈ જાય. ચંપલ કેટલા આવે રૂપિયા તો આપે ને બઉ, એ તો પોતાનું બધે છે ને એટલા બાર ઇન્દુક નું આપી દે. પટેલ ના એવા ચોક્કસ છીએ વધારે, હા દેવું ચોક્કસ બાળકો નું. હા બ્રાહ્મણ ચોક્કસ છે કે કેવું આમ ચોક્કસ નહી ભગવાની જાગૃતિ રૂપિયા પછી કઈ બીજી બાબતો આવે ને, બીજી કઈ બાબતો આવે? બધી તો બધી જાગૃતિ હોમાં જ વર્ત નથી, પેલા કેમ વળી જાગૃતિ એ તમે આપેલી છે જાગૃતિ વર્ત, બીજી બધી હોમાં જ વર્ત પોતાની સેટ સાઈડ હોમાં. એટલે સંસારિક મુશ્કેલીઓ સંસારિક અડચણો એમાં સેફ સાઈડ, હા બીજું શું થાય પેલામાં સેફ જ છે ને તમારું નામ બને સનાતન સેફ જ હોય ને કોણ માનનાર નહીં પોતે. એટલે હા જતું રહેશે એ મનમાં હોય એટલે એ સાઈડ નહીં, એ સાઈડ આવશે આગળ. એટલે પોતે હજુ તે રૂપે થયો નથી ત્યાં સુધી આ ખોળે છે સેફ સાઈડ, પોતે તે રૂપે થયો નથી ત્યાં સુધી આ સેફ સાઈડ ખોળે છે એવું થયું ને. હા એ જાગૃતિ નહી છે, શરૂ તો થયો શરૂ નો ખ્યાલ આવ્યો પ્રતિથી બેઠી તો જાગૃતિ નહી રે, જાગૃતિ ત્રણ વર્ષ એટલે એ જ જગ્યાએ વર્ત જાગૃતિ, બે જગ્યાએ ના વર્ત. પછી તું નવી શોધ પણ કરી લાવું બે જગ્યાએ વર્તે પાછળ નું ના દેખાય, બસ એ જ જાગૃતિ. આમ બે સંસાર ને મજબૂત કરે છે જાગૃતિ ના કામ બઉ સારું આવ્યું તમારે એક વખત સંસાર ના આવે ને આત્મા નહીં આત્મા પણ લાવનારી વસ્તુ સાધના કહેવાય. આ સાધના જાગૃતિ વધે. શું થાય? જાગૃતિ વધે. સરકાર જાગૃતિ ઓછી થાય છે. ઘણો ખરો ટાઈમ જે કહીએ ને, એટલે આ પૈસા ની બાબત તો બધી, એટલે એ બધું ખરું, પણ એટલે ઘણો ખરો ટાઈમ આમાં જ જતો હોય છે. આ ટાઈમ એમ જ હતો, પણ બધી આતરણી તો કોઈ જગ્યાએ બાકી રહેતી નથી. આખા દાડા ને આતરણી જેટલી જોઈએ એટલી બધી કરીને પછી આમાં ટાઈમ કોઈ ના. પકડાતું નથી કશું. પાછું મેરે શીખો તો માસી ને પસરી નાખે. પેલા ઉપશ્રય માં રહેતા હોય તો આવી જાગૃતિ ના હોય, સંસારિક જાગૃતિ ના હોય. જ્ઞાન હોય, જ્ઞાન હોય. હમણાં પેલું પણ કીધું ને આપડે, એને પેલું ગજવામાં 1200 હોય છતાં વિસ્મૃતિ રહે. તમને કઈ હોય નઈ, નથી રાખવી પડે. ના તો પરિગ્રહ છે, તમે વ્યવહાર ઉભો છે વચ્ચે. શાંતિ બરોબર રહે છે ને? બસ હા, શાંતિ તો હોય છે દાદા. જોઈ રહે છે ને? હા, થોડું થઈ ગયો. બધા જાણવાની કઈ જરૂર નહીં. બનવા જેવી વસ્તુ હોય તો ચીરવાન બનવા જેવું છે. આ દુનિયા બીજી કોઈ ચીજ ચીરવાન જેવી નથી. મોક્ષે પહોંચાડે અને સંસારમાં બધાને સુખી કરે. મનુષ્ય નહીં પણ એકો એક જીવ પ્રભાવિત કરી નાખે, સુધારી દે. એના ગાલી ધોવાથી ઉમા ઉમ ના કરવું પડે. રેડિયો બોલે, એવું ના બોલ કરવું પડે. એમને દેખવા સુધી શીરવાન નું મને બહુ અપીલ કરે છે, જાણે હું પહેલેથી જાણતો જ હોઉં કે આ સાચી વસ્તુ છે, ધ અલ્ટિમેટ ટ્રુથ. કરવા જેવું છે. કોઈને દુઃખ દેવાનો ભાવ થતા નથી બધા ક્યારે પણ નહીં. ચાર રિક્વાયરમેન્ટ જે છે સિલવાન ની, બ્રહ્મચર્ય, દુઃખ ના આપવું, સત્ય, એમાંથી બ્રહ્મચર્ય હતું ને અત્યાર સુધી, એ હવે આવી ગયો મેન વસ્તુ, મેન તો આવી ગયો, એટલે ઓલું બીજું તો છે જ, ખાલી ટાઈપ કરવાનું છે બધું. બરોબર, સાચી વાત. કેવા છોકરાઓ ભાઈ, પેલે દુઃખ દેવાનો ભાવ તો કોઈ નહીં, નહીં કોક દુઃખ દે તો જરા ક્રોધ ભાવ આવી જતો, ક્રોધ આવી જતો, ક્રોધ રિવેન્જ, પણ જ્ઞાન લીધું એટલે પછી હવે સમજાઈ ગયું બધું, એટલે રિવેન્જ નહીં હવે બધું. ત્યારથી જાણીને દુઃખ દેવાની કોઈ વૃત્તિ નહીં, નહીં વૃત્તિ સામેથી નહીં, કોઈ દાડે નહીં, નહીં દાડા. સંસ્કાર થી ધર્મ થી સંસ્કાર, ઘરમાં મા બાપ ને પધારા નહી, જાણી જોઈને નહીં, પણ એને કઈ કીધું હોય ને હું કરું ને, એવી જ ના કઈ કીધું હોય કામ કરવાનું અને હું કરું નહી, બીજું બીજું સામે થી નહીં, બીજું સામે થી હેરાન નહીં કરેલા, કોઈને હેરાન નહીં કરેલા, નહી પણ થોડીક મશ્કરીઓ થઈ ગઈ હોય, થોડીક મશ્કરી કરી હોય એવું બન્યું છે. ના ક્વોલિટી લોક ધર્મ થી સંસ્કાર, ના સંસ્કાર બરોબર નહીં, નહીં હાલ પણ ફાધર કહે છે ને બાર બાર ની સુધી વિચાર હકો ના આવો, મન બગડવું સચી બગડવું, કાયદા ને માન આપનાર ને એમનો ગણનો કાયદો કશો વાંધો નહીં, આમાં શું વાંધો, ઘરનો કાયદો વાંધો નહી કશો. કાયદા પ્રમાણે જ ચાલુ છે, ઘર નો કાયદો ના ચાલે, કરવાની નહી રહી, નહી થઈ ગઈ દાદા, હજુ કોઈ વાર ઉભું થાય ખરું દાદા, હજુ કોઈ વાર ઉભું થાય છે, પણ થઈ ગયું, થઈ ગઈ દાદા. મેં ખાતરી થઈ ગઈ કે આપણામાં અક્કલ નથી. અક્કલ છે તો બધી ગાડી અક્કલ. હા એવું છે. લોકો કઈ એક્સેપ્ટ ના કરે, લોકો કબૂલ કરે એવી અક્કલ છે ને. આપડે વાત કરતા હતા પેલો જોડે, કબૂલ કરે એવી વાત કરતા. પેલો દીપક કબૂલ કરે, પેલો છોકરો હતો તે કબૂલ કરે, તે મેં છોકરો હતો વકીલ નો. હા સંઘમાં આવતો જ નથી તો કોઈને કહેતો એવો તો વિચાર જ નહી આવ્યો. તો એમ ના કહેતો હતો, એવું કહેતો હતો. તને તો કે સ્કૂલ માંથી આવતી વખતે આજ પણ કહેતા હું પરીક્ષા થાય કે આપડા કરતા આના ગુણ વધારે છે. અનપ્લેનલી ટોલ ગાડા થતા જાય દુનિયા ભરે નહી. મને અત્યાર સુધી એવું લાગતું હતું કે હું એક ફ્રેન્ડ રાખતો નથી એમ, હવે ખબર પડી કે કોઈ રહેતું નથી એમ. કોઈ ચોટે જ નહીં એવું કકરું હોય તમારે. કોઈ રહેતું નથી એવું લાગે સર. ખરો પરીક્ષા થઈ થઈ ગઈ તમે. પેલો 2000 પગાર આવતો હતો ડાયો છે ને? ડાયો છે. એવું શરીર ખરાબ હતું બધી ખોટે જ ખાતી હતી. બરોબર સમજાય ઘણી સારી કોઈ ખાતી આપણી વાંધી વ્યાસીવડો છે. હા 2000 પગાર લાવે વ્યાસી ખેલું છે એટલે જવું પડે છે. એમ તાજમાં લખ્યું છે. મહેનત તો કરવી જ પડશે. નામ તમારું? કાંતિભાઈ. ખરેખર કાંતિભાઈ છે. ફીલ સાકરી કરી રોજ પઝલ ઉભા થયા શાંતિ થી મારું બગાડી ગયા હાથે પઝલ ઉભું થઈ જાય. કોઈ કહે છે કાંતિ થી મારું બગાડી ગયા હાથે પઝલ ઉભું થઈ જાય. પછી સોલ્યુશન થાય નહીં. પછી સોલ્યુશન થાય નહીં એટલે આ નિવેડો લાવવો પડશે ને. હું તે લાવો અહીંયા આગળ. આપણે એક સેલ્ફ નું રિયલાઇઝ કરીએ. કરવું છે જરૂર, ચોક્કસ જરૂર, બિલકુલ. 100%, 25% ધન્યસ્ત. એટલે જેને કઈ સંસાર જોડે લેવા દેવા ના હોય એવા ત્યાગીઓ અને સાધુ અને બોલવાનો મંત્ર. બીજા બધાને તો બધા મંત્રો બોલવા દઈએ. શું કહ્યું? બરાબર. સંસાર જોડે લેવા રહ્યો ને એટલે આ બધા મંત્રો છે, ત્રિમંત્રો છે. ખબર ને? એટલે એ પણ અભ્યાસ રાખજો. આપણે ખબર પડે ને એ પણ અભ્યાસ રાખજો. નિષ્પક્ષપાતી હોય. કેવું હોય? નિષ્પક્ષપાતી. સાધુ અને પેલો સંન્યાસ છે એટલે એકલા ને ચાલે. નમસ્કાર. આનંદ નહી છે ત્યાંથી પ્રગટ કરવો. શું કરવું છે? આનંદ બહાર છે નઈ, બહાર ખોરી ફાંફણ છે બધા, અને અંદર છે એવું જાણ્યા પછી હવે પ્રગટ કરવા માટે જે રસ્તા હોય રસ્તા તે અંદરની પણ પ્રગટ કરવો, આનંદ પ્રગટ કરવો, અને એ જ આપણો ધ્યેય છે. અને તે સનાતન આનંદ કેવો, જે આયા પછી બીજું ના આવે, ડકો નહીં. સચિદાનંદ સચિદાનંદ પદલ થઈ ગયું છે, નહીં લેવાય નહીં. વચ્ચે કોઈ આ કીધું નહીં, પોતે પોતે જાતે જ પદલ કરી ગુંચ્યું. આ લોકો પતંગ ઉડાવે છે ને, તે દોરો ગૂંચાઈ જાય છે, તે પતંગ ઉડાડવાનું જીવા નહીં પડતું. તો પતંગ ઉડાડતા આ લોકો ગૂંચાઈ જાય છે, તો આ સંસાર ને વેલો ધીરે ચાલશે. નાગ અમુક ઉતાર કરે ચશ્મા જૂઠો હાથે હશે જવાનું, આ ચશ્મા જૂઠો જવાનું હાથે રસ્તે. ત્યારે બધા ઉપાયો બંધ થાય છે, ઉપાય આપણે કરી ગયા, ઉપાય કરવાનો રહેતો નથી, નિરુપાય પર ત્યારે ઉપાય પ્રાપ્ત થાય છે. ઉપાય એ ઉપાય એટલે અહંકાર કે આત્મા એમ પૂછે છે, એ ઉપાય એ જ વ્યવસ્થિત. બધા ઉપાય કરી ત્યાર પછી જે ઉપાય પ્રાપ્ત એ જ વ્યવસ્થિત. અહંકાર નું સ્થાન નથી ને આત્મા નું સ્થાન નથી. બીજો પ્રશ્ન પૂછે દાદા બધા, એનો શું હશે સમજાવ છો તમે? એ તો ફક્ત મહાવીર ભગવાન એ ગૌતમ ને છોડાવ્યાનું શું કારણ કે ભાઈ અત્યારે મોક્ષે જવાય છે, માટે તું ઉતાર કરીને આમ શું કરે છે, અને અત્યારે મોક્ષે જવાતો નથી એટલે હું કઉ છું ભલે રહ્યો રાખ. શું કહું? ઘણા લોકો સંસાર ભાવ બધા ઉઠી ગયા એટલે દાદા રાગ દાડો યાદ રહે ને, દાદા યાદ રહે એટલે શું કારણ ભૂતવાળો દેખ નથી. પૂછો ને આ ભાવ પણ વ્યવસ્થિત છે, ભાવ કહેવાય એ પણ વ્યવસ્થિત છે. પૂછો તમારો આગળ ભાવ ને અભાવ આપડે જો એને નામ ના દઈએ તો કશું વાંધો નથી. આપડે એને દખલ કરીએ તો એવો દાવ મળે. અમે અમારા રસ્તે હતા, તમે તમારા રસ્તે જાઓ, અમારા થી રૂપિયા દખલ કરો. તમે તમારા રસ્તે વિતરાક ના રસ્તે જાઓ, તમે અમારા રસ્તે પૂર્ણ ગલ ના. એ નજર રસ્તો પૂર્ણ ગલ નો જે અભાવ ભર્યા હોય તે અભાવ ઉદય આવે, જતા રહે. પૂરણ કરેલો અભાવ આપડે ઉપર સમજી લેવાનું કે આપડે હા ભાવ ભરેલો છે ત્યાં નીકળે છે, ના ભાવ ભર્યો તો ભાવ નીકળે. દેવ કઈ રીતે શું છે, બંને કઈ રીતે આ બાજુ મોટો જુઓ છે, આ બાજુ નાનો જુઓ, બંને જુવા જ છે. મારે હા વિદાય ગીરી આપી દે, હવે વિતરાગ રહેવું. બેન બઉ સરસ વિતરાગ, કેટલા એકાંત મને દર્શન કરતા હતા રોજ જઈ શાંતાક્રુઝ માં, હું એક માં આવીને દર્શન કરી જતો, અરુણથી મૂકવા આવતા હતા. નીચે થી મૂકીને ચાલ્યા જતા. બીજા બધા ભાવ દેખાય, ભૂતગલ ના દેખાય છે. ભૂતગલ એના રસ્તે જતું હોય, આપડે આપડે રસ્તે જતા હોય, એ આપડા દખલ ના કરે, આપડે એના દખલ ના કરીએ. કે છે કે એ તમારું ત્યારે ધ્યાન કરીએ, તમારું સ્વરૂપ નિધિ ધ્યાસન કરીએ તો એમ કે પેલું ગલન ઝડપી થાય છે, ગલન ઝડ સારું થાય છે, તાકીદ ખાલી થઈ જાય છે. એને બાને તો ત્યાં પુના રહે છે તો એ પણ દાદા નિરંતર જોડે છે. આટલું બધું દુઃખ સહન કર્યું એમણે તો પતિ માટે કરીને, અને બધું કેટલું બધું દુઃખ સહન કર્યું તો વનમાં ગઈને રાજરાણીઓ દાદા. રિલેટિવ ચોપડે બહુ ઉત્તમ વસ્તુ હશે, પણ રિયલ ચોપડે ન રહેલી. રિયલ ચોપડે મોક્ષ નો તે હાથ હતો. પછી આમથી આવ્યો તો આમથી આવી જતા મહાસત્યો ને બધા અહીં બહુ માર્ગ મળે. લોકો જે જે કરે એ પૌગોલિક ગુણો છે, કેવા છે, એમાં આત્મા એક ગુણ નથી. જગત ના લોકો બહુ વખાણે ઘણા કાળ સુધી. હા દાદા, સીતા નું દ્રૌપદી, સીતા મૃગાવતી કે સત્ય ની ઈચ્છા છે એની મોક્ષ માં જવાની. કારણ કે આ તો કઈ ગમતું જ બધું કઈ બધું ધણી કરવા કઈ હદ હોય ના. લિમિટેડ નહીં. ઘણી કરવા માટે ભાવના નહીં રાખવાની. આપણે તો જો સ્ત્રી થઈ ગયા પુરુષ થયા તો તમારી ફરજો બજાવો. જો તું સ્ત્રી થઈ છું અને હિન્દુસ્તાનમાં આર્ય દેશની છું તો તું લગ્નમાં બંધાઈ દઈશું, માટે પતિ સિવાય બીજી કોઈ જગ્યાએ તારે દ્રષ્ટિ ના મળે. શું થયું? જે પતિ મળ્યો તે પતિ, તેમાં જ બધું. અને પતિને માટે શું, જે પત્ની મળી તેમ એ જ છે બીજી દ્રષ્ટિ. આ આર્ય પ્રજાના લક્ષણ. નહીં તો અન્નાળી નો તો જોઈ લો તમે, નહીં જોયેલો આર્ય પ્રજાના લક્ષણ. એ લક્ષણ ના હોય તો આપણે જાણીએ કે અન્નાળી પડદો છે કહીએ કે હાથ કોઈ કોઈ દિવસ બસ જાય કઈ અન્નાળી પણ તો રહ્યું જ ને મારી ઘરે. આર્ય પગાર તો ઘટક હોય ગયું પણ અન્નાળી પણ રહ્યું જ. આવું ખારી જ નહીં થઈ ગયા ને. શું કે આવું ખાલી થયા હોય નથી ને એ જ દેશ પાછો આર્ય થશે. આર્ય હતો ને આર્ય શું કરે, આ તો કાર ના આધારે બધું બફાઈ ગયો છે કેસ. આખો આખો કેસ જ બફાઈ ગયો છે. કેવા કેવા સુરવીર આ દેશમાં પાકેલા, ધર્મ સુરવીર અરે સંસાર સુરવીર બંને એ પ્રકારના. એટલે વાતચીત કરો, કઈ હિંમત ભાઈ વાતચીત કરે છે સાંભળો. હા દાદા, વ્યવસ્થિત અને નિયતિ વાત એ બંને માં ફેર શું? એ બંને એક ગણાય? દાદા ચિમણ બેન છે. અને નિયતિ વાત એ બંને એક ગણાય કે નજીક નું ગણાય? વ્યવસ્થિત જીવતો માણસ કબૂલ ના કરે. તો તમે આ મનુષ્ય બુદ્ધિ બધાનું શું થયું? નિયતિ વાત એટલે એના તાબામાં, એના તાબામાં આ પ્રવાસ થયા કરે. નિયતિ વાત એટલે વ્યવસ્થિત એટલે તો બનનાર છે તે નથી. શું કહ્યું? આપડે કહે છે ને બનવાનું છે તે બનશે. મારા કર્મ લખેલું છે એ જ મારા કર્મ આવશે. એ બધી ખોટી વાત. એવું નોંધારું બોલે ભયંકર ગુનો. ટુકડો મોદો હોય તર કેમ, એક ને એક ટુકડો મોદો હોય તર કેમ એવું બોલીને સંતોષ નહીં લેતો? મારા કર્મ હશે થશે એવું બની સંતોષ નહીં લેતો નહી. અને રોડ ઉપર ગાડી ચલાવે છે, વોશિંગ મશીન ચલાવતા હોય મારા કર્મ જે છે થશે. વોશિંગ મશીન ચલાવતા શું ખોટું? કેમ વોશિંગ મશીન નહીં ચલાવતા? કે છે શું વ્યવસ્થિત કે ઉગાડી નાખે ચાલો અને પછી એક્સિડન્ટ થાય તો વ્યવસ્થિત છે. શું કે ઉગાડી અને પછી એક્સિડન્ટ થાય તો અમારું જ નથી. શું કહ્યું? વ્યવસ્થિત છે. શું છે પણ ઉગાડી વાગે ચાલો માથે ખરો એમાં. એટલે વ્યવસ્થિત કોઈ નિયમ પદ્ધતિ જ છે કે વ્યવસ્થિત એ કોઈ નિયમબદ્ધ વાત છે? નિયમ ચીજ છે. પછી પેલો શબ્દ પેલા કહે છે ને સોનગઢમાં ક્રમબદ્ધ પર્યાય તેવું થઈ જાય. એ ક્રમબદ્ધ પર્યાય વાત જુદી ભગવાને કહી છે ને આ લોકો એમની ભાષામાં લઈ ગયા. ભગવાન કઈ નાડા નતા આવું તે ક્રમબદ્ધ પર્યાય છે. આપડે કંબત કરીને એક્સેપ્ટ ના કરીએ ને આપડે વ્યવસ્થિત એક્સેપ્ટ કરીએ. શું કહ્યું? પ્રયત્ન કર અને પછી જો અમુક પરિણામ આવે તો વ્યવસ્થિત. શું કહ્યું? તો દાદા, નિયતિ અને ક્રમબદ્ધ પર્યાય અને વ્યવસ્થિત એમાં ફરક એટલો કે પહેલા પ્રયત્ન કર પછી વ્યવસ્થિત બોલાય. પહેલા પ્રયત્ન કર અને પછી ક્રમ